શ્રીમદ દેવી ભાગવત સ્કંદ આઠમો અધ્યાય 14-15 લોકાલોક પર્વતની વ્યવસ્થા તથા સૂર્યની ગતિનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે, દેવર્ષિ નારદ, આની આગળ લોકાલોક નામનો એક પર્વત છે. પ્રકાશિત અને અપ્રકાશિત બે પ્રકારના લોક છે, તેની મધ્યમાં આ લોકાલોક પર્વત છે. આ પર્વત આ બંને લોકોની હદ નક્કી કરે છે. માનસોત્તર પર્વતથી સુમેરુ સુધીનું જેટલું અંતર છે તેટલો જ આ પર્વતનો વિસ્તાર છે. અહીંની ભૂમિ સુવર્ણમય છે, તે દર્પણ જેવી સ્વચ્છ છે. સર્વસાધારણ પ્રાણી પણ ત્યાં રહી શકતા નથી, અર્થાત આ સ્થાન દેવતાઓ માટે જ છે. ત્યાં કોઈ પદાર્થ જમીન પર પડી જાય તો તે પાછો મળતો નથી, અર્થાત જમીન જેવો સોનાનો બની જાય છે. તેથી હે નારદ, ત્યાં બધા પ્રકારના પ્રાણીઓ રહી શકતા નથી, તેથી તેનું નામ લોકાલોક છે. સૂર્ય જે ભાગને પ્રકાશિત કરે છે અને જે ભાગને પ્રકાશિત નથી કરતો, તે બંને ભાગની બરાબર મધ્યમાં આ પર્વત આવેલો છે. ભગવાન શ્રી હરિએ ત્રણેય લોકોની ચારે બાજુની હદ નક્કી કરવા માટે આ પર્વતનું નિર્માણ કર્યું છે. સૂર્યથી માંડીને ધ્રુવ સુધી બધા ગ્રહો આ પર્વતને આધીન છે, તેથી આ ગ્રહોના કિરણો લોકાલોક પર્વતની પાછળ રહેલા ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. બીજી તરફના લોકો તે કિરણોનો પ્રકાશ કોઈ રીતે મેળવી શકતા નથી. નારદ, આ મહાન પર્વત જેટલો ઊંચો છે તેટલો જ લાંબો પણ છે. આ પર્વત પર ચારે દિશાઓમાં સ્વયંભૂ બ્રહ્માજીએ ચાર દિગ્ગજ નિયુક્ત કર્યા છે. આ ગજરાજોના નામ ઋષભ, પુષ્પચૂડ, વામન અને અપરાજિત છે. આ દિગ્ગજોને સમગ્ર લોકોની સ્થિતનું કારણ માનવામાં આવે છે. આ લોકાલોક પર્વત પર સ્વયં ભગવાન શ્રી હરિ બિરાજે છે. તેમના અહીં બિરાજવાનો મુખ્ય હેતુ એ છે કે આ દિગ્ગજોની તથા ઇન્દ્રાદી દેવતાઓની શક્તિનો વિકાસ થાય અને તેઓ સાત્વિક વિશુદ્ધ ગુણોવાળા થાય તથા સદા કલ્યાણ માર્ગમાં સહભાગી બને. બધી જ આઠ સિદ્ધિઓ તેમની સેવા કરે છે તથા વિશ્વક, સેન વગેરે પાર્ષદો તેમની આસપાસ સેવા અર્થે ઊભા છે. ભગવાન શ્રી હરિની ચારે ભુજાઓ શંખ, ચક્ર, ગદા અને પદ્મ વગેરે આયુધોથી શોભી રહી છે. સનાતન ભગવાન શ્રી હરિ આ સ્વરૂપમાં પૂરા કલ્પ સુધી ત્યાં બિરાજે છે. તેમના દ્વારા રચાયેલા જગતની રક્ષા કરવાના શુભ હેતુથી તેઓ ત્યાં બિરાજે છે. એવું કહેવાય છે કે આ લોકાલોક પર્વતની અંદર જેટલી લાંબી પહોળી જમીન છે તેટલી જ બહાર પણ છે. તેની આગળ જે વિશુદ્ધ ભૂમિ છે તેમાં પરમ યોગીઓ જ પ્રવેશ કરી શકે છે. નારદ, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડ છે તેની મધ્ય ભાગમાં સૂર્ય આવેલો છે. સૂર્યમંડળ અને બ્રહ્માંડની વચ્ચે 25 કરોડ યોજનનું અંતર છે. મૃત અંક એટલે કે ચેતના શૂન્ય અંડમાં રહેવાને કારણે સૂર્ય માર્તંડ કહેવાય છે. સૂર્ય હિરણ્યમય બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલ છે, તેથી સૂર્ય હિરણ્ય ગર્ભ પણ કહેવાય છે. દિશા, આકાશ, અંતરિક્ષ લોક, પૃથ્વીલોક, સ્વર્ગ, અપવર્ગ, નરક અને પાતાલ આ બધા સૂર્યના આધારે વિભાજિત થયેલા છે. દેવતાઓ, મનુષ્યો, પશુ, ઘસડાઈને ચાલનારા પ્રાણીઓ તથા વૃક્ષો વગેરે જેટલા પ્રાણીઓ છે તે સૌના હાથમાં સૂર્ય છે. સૂર્યને નેત્રેન્દ્રિયના સ્વામી કહેવાય છે. નારદ, ભૂમંડળનો આ વિસ્તાર છે. આ બંને લોકોના મધ્ય ભાગમાં અંતરિક્ષ લોક છે. પ્રકાશક ગ્રહોમાં શ્રેષ્ઠ ભગવાન સૂર્યનારાયણ એના મધ્યમાં બિરાજે છે. ઉત્તરાયણ થવાથી તેમની ગતિ ધીમી થઈ જાય છે. પોતાના અપાર તેજથી ત્રિલોકને પ્રકાશિત કરતા તેઓ હંમેશા સ્થિત રહે છે. તેમનું આ ઉત્તરાયણ સ્થાન બહુ ઊંચું છે. તેઓ જ્યારે આ સ્થાન પર આવે છે ત્યારે દિવસ મોટો થતો જાય છે. પછી જ્યારે તેઓ દક્ષિણાયન માર્ગ પર જાય છે ત્યારે તેમની ગતિ વધે છે. તેમના દક્ષિણાયન સ્થાન નીચું છે. જ્યારે સૂર્ય આ માર્ગ પર ચાલે છે ત્યારે દિવસ નાનો થતો જાય છે. સૂર્યનું ત્રીજું સ્થાન વિષુવવૃત કહેવાય છે. આ સ્થાન પર સૂર્ય ચાલે છે ત્યારે તેની ગતિ સમાન રહે છે, કારણ કે આ સ્થાન સમતળ છે. આ માર્ગ પર ચાલતા દિવસના પરિમાણમાં ખાસ ફરક પડતો નથી. જ્યારે સૂર્ય મેષ અને તુલા રાશિ પર આવે છે ત્યારે દિવસ રાત સરખા હોય છે. જ્યારે તે વૃષભ વગેરે પાંચ રાશિઓમાં રહે છે ત્યારે દિવસનું પ્રમાણ મોટું થઈ જાય છે અને રાત્રિનું પ્રમાણ નાનું થઈ જાય નાનું થાય છે. જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં સૂર્ય આવે છે ત્યારે દિવસ રાત વિપરીત પરિમાણમાં ફેરવાઈ જાય છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, હવે સૂર્યની શ્રેષ્ઠ ગતિનું વર્ણન કરીશ. તેઓ શીઘ્ર મંદ અને સમાન ત્રણ ગતિથી ચાલે છે. મુનિવર, બધા જ ગ્રહોના સ્થાન ત્રણ જ છે. આ સ્થાનોના નામ છે જારદગૌ, ઐરાવત અને વૈશ્વાનર છે. જારદગૌ મધ્યમાં છે, ઐરાવત ઉત્તરમાં છે અને વૈશ્વાનર દક્ષિણમાં છે. દરેક સ્થાનમાં ત્રણ વિથિઓ એટલે શેરીઓ છે, અશ્વિની, ભણી અને કૃતિકાને નાગાવિથિ કહે છે. રોહિણી, મૃગશીર્ષ અને આદ્રા ગજવિથિ કહેવાય છે. પુષ્ય, પુનર્વસુ અને આશ્લેષા ઐરાવતી વિથિ કહેવાય છે. આ ત્રણ વિથિઓ ઉત્તર માર્ગ કહેવાય છે. મઘા, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની આર્ષભિવિથિ કહે આર્ષભિવિથિ છે. હસ્તચિત્ર અને સ્વાતિ ગોવિથિ છે. વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠાને જારદગવી વિથિ કહેવાય છે. આ ત્રણ વિથિઓ મધ્યમ માર્ગ કહેવાય છે. મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તર સાઢા અજવિથિ, શ્રવણ, ધનિષ્ઠા અને સતભિષા મૃગવિથિ અને પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી વૈશ્વાનરી વિથિ કહેવાય છે. આ ત્રણેય વિથિઓ દક્ષિણ માર્ગ કહેવાય છે. જ્યારે સૂર્યનો રથ ઉત્તરાયણ માર્ગ પર રહે છે ત્યારે બંને પેડા પવનરૂપી પાસથી બંધાઈને ધ્રુવ દ્વારા ખેંચવામાં આવે છે. તે સમયને સૂર્યની આરોહણ ગતિ કહેવાય છે. સૂર્યનો રથ મંડળની અંદરથી ચાલે છે. મુનિવર, આ માંદ્ય એટલે કે ધીમી ગતિમાં દિવસો ક્રમશઃ મોટા થતા જાય છે અને રાત ક્રમશઃ ટૂંકી થતી જાય છે. આ ઉત્તરાયણની ગતિનો ક્રમ છે. આ જ પ્રમાણે જ્યારે સૂર્યનો રથ દક્ષિણાયન માર્ગ પર પાસ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેને અવરોહણ કહે છે. સૂર્યની ગતિ મંડળના બહારથી થાય છે ત્યારે સૂર્યની ગતિ ખૂબ જ તેજ એટલે ઝડપી બને છે. દિવસો ક્રમશઃ ટૂંકા અને રાત્રિના સમયમાં વધારો થાય છે. વિષુ માર્ગ પર સૂર્યનો રથ પાસ દ્વારા કોઈ પણ બાજુ ખેંચવામાં આવતો નથી, તેથી દિવસ રાત સમાન રહે છે. સૂર્ય ત્યારે મંડળના મધ્ય ભાગમાં બિરાજે છે, તેથી રાત અને દિવસ સપ્રમાણ રહે છે. જ્યારે ધ્રુવની આજ્ઞાથી પવન અને પાસ સૂર્યના રથને ખેંચે છે ત્યારે સૂર્ય અંદરના મંડળોમાં ચક્કર લગાવે છે. ફરી ધ્રુવના પાસમાંથી મુક્ત થતા જ સૂર્યનો રથ બહારના મંડળોમાં ફરવા માંડે છે. આ મેરુ પર્વતના પૂર્વ ભાગમાં ઇન્દ્રપુરી દેવધાની છે. યમરાજાની મહાનગરી સંયમીની મેરુગીરીના દક્ષિણ ભાગમાં છે. સુમેરુના પશ્ચિમ ભાગમાં આવેલા નિમ્નલોચની નામના પુર નગરમાં વરુણ રહે છે. સુમેરુ પર્વતની ઉત્તરમાં આવેલી વિભાવરી નામની પ્રસિદ્ધ પુરીમાં ચંદ્રમા બિરાજે છે. બ્રહ્મવાદીઓ કહે છે કે સૂર્ય ઇન્દ્રની પુરીમાં ઉદય થાય છે તે જ્યારે એ સંયમપુરીમાં પહોંચે ત્યારે બપોર થાય છે, નિમ્નલોચની પુરીમાં પહોંચે છે ત્યારે સાંજ થાય છે અને જ્યારે વિભાવરી પુરીમાં સૂર્ય જાય છે ત્યારે અર્ધરાત્રિનો સમય હોય છે. સૂર્યનારાયણનું બધા દેવતાઓ સન્માન કરે છે. સૂર્યના નિયમને માન આપીને સંપૂર્ણ પ્રાણીઓ પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. સુમેરુ પર્વત પર રહેનારાઓને હંમેશ મધ્યાહન કાળ જ હોય છે. જો કે સૂર્યનો રથ સુમેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે તો પણ પ્રવાહ વાયુની પ્રેરણાથી જમણી બાજુ ફરી જાય છે. સૂર્યના ઉદય અસ્તનો સમય સર્વકાળે સામ સામો જ હોય છે. નારદ, બાકીની દિશાઓ અને વિદિશાઓમાં રહેવાવાળા પ્રાણીઓ જ્યારે સૂર્યને જુએ છે ત્યારે તેમના માટે તે જ ઉદયકાળ છે, અને જ્યારે જ્યાં સૂર્ય અસ્ત થાય છે ત્યારે ત્યાં સૂર્યાસ્ત કહેવાય છે. ખરી રીતે સદાકાળ રહેતા સૂર્યનો ઉદય અસ્ત છે જ નહીં, માત્ર તેનું દેખાવો ન દેખાવું એ જ ઉદય અસ્ત કહેવાય છે. નારદ, જ્યારે સૂર્ય ઇન્દ્ર વગેરે લોકપાલોની પુરીમાં પહોંચે છે ત્યારે તે ત્રણ લોક તથા બે ખૂણાઓને સ્પર્શ કરે છે, અને તે જ સૂર્ય જ્યારે કોઈ ખૂણામાં હોય છે ત્યારે ત્રણ ખૂણાઓને તથા બે લોકને સ્પર્શ કરે છે, અર્થાત સૂર્યના કિરણો ફેલાય છે. સંપૂર્ણ દ્વીપ અને ખંડ સુમેરુ પર્વતના ઉત્તર તરફ જ રહેલો છે, જે જ્યાં સૂર્યનો ઉદય થતો જુએ છે તેના માટે એ જ પૂર્વ દિશા કહેવાય છે. બરાબર તેના ડાબા ભાગમાં મેરુ પર્વત આવેલો છે, તેને જ સિદ્ધાંત માનવામાં આવે છે. હજારો કિરણોવાળો સૂર્ય સમય અને માર્ગનો પ્રદર્શક છે. જ્યારે સૂર્ય ઇન્દ્રની પુરીથી સંયમની પુરીમાં જાય છે ત્યારે 15 ઘડીમાં 2,12,00,000 અને 75,000 યોજનનો માર્ગ તેને કાપવો પડે છે. એ જ પ્રમાણે વરુણલોક, ચંદ્રલોક અને ઇન્દ્રલોકમાં જવામાં તેટલો જ માર્ગ કાપવો પડે છે. સૂર્યને કાળચક્ર, ચક્રમાત્મા અને ઘૂમણી કહે છે. સમયની જાણકારી પ્રાપ્ત કરવા માટે એમનું ભ્રમણ થતું રહે છે. ચંદ્રમા વગેરે જેટલા આકાશમાં વિચરનારા ગ્રહો છે તે નક્ષત્રોની સાથે ઉદય અસ્ત થાય છે. શક્તિશાળી સૂર્યને ત્રયમય કહેવાય છે. તેમનો રથ એક મુહૂર્તમાં એટલે કે 2 ઘડીમાં 34,800,000 યોજનનું અંતર કાપે છે. તેમાં ચારે દિશાઓના 4 લોક આવી જાય છે. પ્રવર નામનો વાયુ સૂર્યના રથના પૈડાને હંમેશા ઘુમાવતો રહે છે. જે રથ પર સૂર્ય બેસે છે તેનું એક પૈડું એક વર્ષરૂપ છે એમ વિદ્વાનોનું કહેવું છે. સૂર્યના રથને 12 મહિનાઓ રૂપી 12 આરા છે, 3 ધરી એટલે કે નાભી છે અને 6 ઋતુઓ રૂપી પૈડાની ધાર છે. આમાં રથની એક ધરીનો છેડો સુમેરુ પર્વતના શિખર પર અને બીજો માનસોત્તર પર્વત પર છે. સૂર્યના રથનું પૈડું ઘાંચીની ગાણીની જેમ ફર્યા કરે છે. આમ માનસોત્તર પર્વતની ઉપર સૂર્ય પરિભ્રમણ કરે છે. આ ધરીમાં એક બીજી ધરી પણ છે, તેનું માપ પહેલી ધરી કરતા 4 ગણું છે. આ રથ તેલ ઘાણીની જેમ ફરતો ધ્રુવલોક સુધી પહોંચી જાય છે. નારદ, સૂર્ય જે સ્થાન પર રથમાં બેસે છે તે સ્થાનની લંબાઈ 36,00,000 યોજન અને પહોળાઈ 9,00,000 યોજન છે. આ પ્રમાણે સૂર્યના રથનું પરિમાણ કહ્યું. અરુણ આ રથના સારથી છે. ગાયત્રી વગેરે 7 છંદો સૂર્યના 7 ઘોડા છે. સારથી દ્વારા જોતરવામાં આવેલા આ ઘોડા જગતના કલ્યાણાર્થે મહાભાગ સૂર્યને તે સ્થાનોમાં પહોંચાડે છે. અરુણ ગરુડના મોટા ભાઈ છે. સૂર્ય તેમને સારથીના કામ માટે નિયુક્ત કર્યા છે. તે સૂર્યની આગળ પશ્ચિમ તરફ મોઢું રાખીને બેસે છે. તે જ પ્રમાણે અંગૂઠાના ટેરવા જેવડા વાલખિલ્ય નામના 60,000 ઋષિઓ પણ સૂર્યની સામે ઉભા રહી સુંદર વૈદિક મંત્રો દ્વારા સૂર્યની સ્તુતિ કરે છે. એવા જ બીજા ઋષિઓ ગંધર્વો, અપ્સરાઓ, નાગો, યક્ષો, રાક્ષસો અને 7મી સંખ્યાવાળા 1-1 દેવતાઓ છે. તેમાંથી 1-1 દેવતા 1 મહિનો સૂર્યની ઉપાસના કરે છે. આમ 7 મહિનામાં 7 દેવતાઓ દ્વારા સૂર્ય ઉપાસના થાય છે. સૂર્ય સર્વવ્યાપી અને સુપ્રસિદ્ધ દેવતા છે. તે 9,50,00,000 યોજન પૃથ્વીમાં રોજ ભ્રમણ કરે છે. દરેક ક્ષણમાં 2,000 યોજન રસ્તો કાપવાનો તેમનો ગતિક્રમ છે. અધ્યાય 14-15 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.